पारा नंबर 14 रुबमा। दूर नथी के एक समय ए आवी जाए जारे एज लोको जेमणे आजे इस्लामनी दावत स्वीकारवानो इनकार करी दीधो छे तेओ पस्तावी पस्तावी ने कहशे के कदाच अमे आज्ञा पालनमां माथू झुकावी दीधुं होत। छोड़ी दो एमने खाए पीए मजा करे अने गफलत में नाखी राखे एमने खोटी आशा टूंक समय में ज तेमने मालूम थई जशे। અમે આ અગાઉ જે વસ્તીને નષ્ટ કરી છે તેના માટે કામ કરવાની એક ચોક્કસ મુદ્દત લખી દેવામાં આવી હતી। કોઈ કોમ ન તો પોતાના નિયત સમય પહેલા નષ્ટ થઈ શકે છે ન તો એ પછી બચી શકે છે। આ લોકો કહે છે હે એ મનુષ્ય જેની ઉપર આ ઝિક્ર ઉતર્યું છે તું બેશક દીવાનો છે। જો તું સાચો છે તો અમારી સમક્ષ ફરિશ્તાઓ કેમ નથી લઈ આવતો। અમે ફરિશ્તાઓને અમસ્તા જ નથી ઉતારી દેતા તેઓ જ્યારે ઉતરે છે ત્યારે સત્ય સાથે ઉતરે છે અને ત્યારબાદ લોકોને મહેતલ નથી આપવામાં આવતી। રહ્યું આ ઝિક્ર એટલે કે કુરાન તો આને અમે ઉતાર્યું છે અને અમે પોતે જ તેના રક્ષક છીએ। હે નબી અમે તમારી પહેલા થઈ ગયેલી ઘણી કોમોમાં રસૂલ મોકલી ચૂક્યા છીએ। ક્યારે આવું નથી બન્યું કે તેમની પાસે કોઈ રસૂલ આવ્યો હોય અને તેમણે તેની હાંસી ન ઉડાવી હોય। ગુનેગારોના દિલોમાં તો અમે આ ઝિક્રને આવી જ રીતે સળિયાની જેમ પસાર કરીએ છીએ। તેઓ આની ઉપર ઈમાન નથી લાવતા પહેલાથી જ આવા લોકો આવી રીતે વર્તતા આવ્યા છે। જો અમે તેમની ઉપર આકાશનો કોઈ દરવાજો ખોલી દીધો હોત અને તેઓ ધોળે દિવસે તેની ઉપર ચડવા પણ લાગ્યા હોત તો પણ તેઓ એમ જ કહેત કે અમારી નજરો ધોકો ખાઈ રહી છે, બલકે અમારી ઉપર જાદુ કરવામાં આવ્યો છે. અમે જ આકાશમાં અનેક મજબૂત કિલ્લા બનાવ્યા, તેને જોનારાઓ માટે તારાઓ વડે સુશોભિત કર્યા. અને દરેક તિરસ્કૃત શૈતાનથી તેમને સુરક્ષિત કરી દીધા. કોઈ શૈતાન તેમાં પ્રવેશી શકતો નથી, સિવાય કે ચોરી છુપીથી કંઈક સાંભળી લે. અને જ્યારે તે ચોરી છુપીથી જાણવાનો પ્રયત્ન કરે છે તો એક પ્રકાશિત જ્વાળા તેનો પીછો કરે છે. અમે ધરતીને ફેલાવી તેમાં પર્વતો જમાવ્યા, તેમાં દરેક પ્રકારની વનસ્પતિ યોગ્ય પ્રમાણમાં ઉગાડી. અને તેમાં જીવન નિર્વાહના સાધનો ઉપલબ્ધ કર્યા, તમારા માટે પણ અને એ અગણ્ય મખલુકો માટે પણ જેમને રોજી પૂરી પાડનાર તમે નથી. કોઈ વસ્તુ એવી નથી જેના ભંડારો અમારી પાસે ન હોય, અને જે વસ્તુ પણ અમે ઉતારીએ છીએ એક નિશ્ચિત પ્રમાણમાં ઉતારીએ છીએ. ભારથી લદાયેલ પવનોને અમે જ મોકલીએ છીએ, પછી આકાશમાંથી પાણી વરસાવીએ છીએ અને એ પાણીથી તમને તૃપ્ત કરીએ છીએ. આ પાણીની સંપત્તિના ભંડારી તમે નથી. જીવન અને મૃત્યુ અમે આપીએ છીએ અને અમે જ સૌના વારસદાર થવાના છીએ. પહેલા જે લોકો તમારામાં થઈ ગયા છે તેમને પણ અમે જાણી લીધા છે, અને હવે પછી આવનારાઓને પણ અમે જોઈ રહ્યા છીએ. બેશક તમારો રબ એ સૌને એકત્ર કરશે, એ ડાપણવાળો પણ છે અને જાણનાર પણ. અમે મનુષ્યને કહવાયેલી માટીના સૂકા ગારામાંથી બનાવ્યો, અને તેના પહેલા અમે જિન્નાતોને આગની ઝાડમાંથી પેદા કરી ચૂક્યા હતા. પછી યાદ કરો એ પ્રસંગ જ્યારે તમારા રબે ફરિશ્તાઓને કહ્યું, હું કોહવાયેલી માટીના સૂકા ગારામાંથી એક મનુષ્ય પેદા કરી રહ્યો છું. જ્યારે હું તેને સંપૂર્ણ બનાવી લઉં અને તેમાં પોતાના આત્મામાંથી કંઈક ફૂંકી દઉં તો તમે સૌ તેની આગળ સિજદામાં પડી જજો. આથી બધા જ ફરિશ્તાઓએ સિજદો કર્યો. ઇબલીસ સિવાય કે તેણે સિજદો કરનારાઓનો સાથ આપવાનો ઇનકાર કરી દીધો. રબે પૂછ્યું, હે ઇબલીસ, તને શું થયું કે તે સિજદો કરનારાઓનો સાથ ના આપ્યો? તેણે કહ્યું, મારું આ કામ નથી કે હું એ માનવીને સિદ્ધો કરું જેને તે કોહવાયેલી માટીના સૂકા ગારામાંથી પેદા કર્યો છે. રબે ફરમાવ્યું, સારું તો નીકળી જા અહીંથી, કેમ કે તું ધિક્કાર પામેલો છે અને હવે બદલાના દિવસ સુધી તારી ઉપર લાનત છે. તેણે અરજ કરી, મારા રબ, આ જ વાત છે તો પછી મને એ દિવસ સુધી મહેતલ આપ જ્યારે સૌ મનુષ્યો બીજી વાર ઉઠાવવામાં આવશે. ફરમાવ્યું, સારું, તને મહેતલ આપવામાં આવે છે. એ દિવસ સુધી જેનો સમય અમને માલુમ છે. ઓ એ બોલ્યો, મારા રબ, જેવી રીતે તે મને બહેકાવ્યો એવી જ રીતે હવે હું ધરતી ઉપર તેમના માટે પ્રલોભનો પેદા કરીને એ સૌને બહેકાવી દઈશ, તારા એ બંદાઓ સિવાય જેમને તે એમના પૈકી વિશિષ્ટ કરી લીધા હોય. ફરમાવ્યું, આ માર્ગ છે જે સીધો મારા સુધી પહોંચે છે. બેશક જે મારા સાચા બંદા છે તેમની ઉપર તારું કંઈ ચાલશે નહીં, તારું તો માત્ર એ બહેકી ગયેલા લોકો ઉપર ચાલશે જેઓ તારું અનુસરણ કરે. અને એ સૌના માટે જહન્નમની સજાનો વાયદો છે. આ જહન્નમ જેની સજાનો વાયદો ઇબલીસના અનુયાયીઓને આપવામાં આવ્યો છે, તેના 7 દરવાજા છે. દરેક દરવાજા માટે તેમનામાંથી એક ભાગ નિશ્ચિત કરી દેવામાં આવ્યો છે. આનાથી વિપરીત સંયમી લોકો બાગો અને ઝરણાઓમાં હશે. અને તેમને કહેવામાં આવશે કે દાખલ થઈ જાઓ આમાં સલામતી પૂર્વક, કોઈ પણ જાતનો ભય રાખ્યા વિના. તેમના દિલોમાં જે થોડો ઘણો પણ દ્વેષ હશે તેને અમે કાઢી દઈશું. તેઓ એકબીજાના ભાઈ બનીને સામ સામે આસનો ઉપર બિરાજશે. ત્યાં તેમને કોઈ પરિશ્રમ નહીં કરવો પડે અને ન તો તેમને ત્યાંથી કાઢવામાં આવશે. હે નબી, મારા બંદાઓને ખબર આપી દો કે હું ઘણો માફ કરનાર અને દયાળુ છું. પરંતુ આની સાથે જ મારી સજા પણ અત્યંત પીડાકારી સજા છે. અને એમને જરા ઇબ્રાહીમના મહેમાનોનો કિસ્સો સંભળાવો. જ્યારે તેઓ તેને ત્યાં આવ્યા અને કહ્યું, સલામતી થાઓ તમારી ઉપર, તો તેણે કહ્યું, અમને તમારાથી ડર લાગે છે. તેમણે જવાબ આપ્યો, ડરો નહીં, અમે તમને એક ખૂબ સમજુ દીકરાની ખુશખબર આપીએ છીએ. قَالَ أَبَشَّرْتُمُونِي عَلَىٰ તુબશ્શિરૂન ઇબ્રાહીમે કહ્યું, શું તમે આ ઘટપણમાં મને સંતાનની ખુશખબર આપો છો? જરા વિચારો તો ખરા, આ કેવી ખુશખબર તમે મને આપી રહ્યા છો? તેમણે જવાબ આપ્યો, અમે તમને સાચી ખુશખબર આપી રહ્યા છીએ, તમે નિરાશ ન થાઓ. ઇબ્રાહીમે કહ્યું, પોતાના રબની કૃપાથી નિરાશ તો ભટકી ગયેલા લોકો થતા હોય છે. પછી ઇબ્રાહીમે પૂછ્યું, હે અલ્લાહના મોકલેલાઓ, એ ખાસ કામ શું છે જેના માટે આપ લોકો અહીં પધાર્યા છો? તેઓ બોલ્યા, અમે એક ગુનેગાર કોમ તરફ મોકલવામાં આવ્યા છીએ, કેવળ લૂતના કુટુંબીજનો તેમાં અપવાદ છે. તેની પત્ની સિવાય, જેના માટે અલ્લાહ ફરમાવે છે કે અમે નિર્મિત કરી લીધું છે કે તે પાછળ રહી જનારાઓમાં સામેલ રહેશે. પછી જ્યારે આ મોકલાયેલાઓ લૂતને ત્યાં પહોંચ્યા તો તેણે કહ્યું, આપ લોકો અજાણ્યા લાગો છો. તેમણે જવાબ આપ્યો, નહીં, બલકે અમે એ જ વસ્તુ લઈને આવ્યા છીએ જેના આવવા વિશે આ લોકો શંકા કરી રહ્યા હતા. અમે તમને સાચું કહીએ છીએ કે અમે સત્યની સાથે તમારી પાસે આવ્યા છીએ. આથી હવે તમે થોડી રાત બાકી હોય ત્યારે પોતાના કુટુંબીજનોને લઈને નીકળી જાઓ અને પોતે તેમની પાછળ પાછળ ચાલો. તમારામાંથી કોઈ પાછળ ફરીને ન જુએ, બસ સીધા ચાલ્યા જાઓ જ્યાં જવાનો તમને હુકમ આપવામાં આવી રહ્યો છે. અને તેને અમે અમારો નિર્ણય પહોંચાડી દીધો કે સવાર પડતા સુધી આ લોકોના જડમૂળ કાપી નાખવામાં આવશે. એવામાં શહેરના લોકો આનંદ વિભોર થઈ લૂતના ઘરે ચડી આવ્યા. લૂતે કહ્યું, ભાઈઓ આ મારા મહેમાનો છે, મારી ફજેતી ન કરો, અલ્લાહથી ડરો, મને અપમાનિત ન કરો. તેઓ બોલ્યા, શું અમે વારંવાર તમને ના નથી પાડી કે આખી દુનિયાના ઠેકેદાર ન બનો? લૂતે વિવશ થઈને કહ્યું, જો તમારે કંઈ કરવું જ હોય તો આ મારી પુત્રીઓ મોજૂદ છે. તારા પ્રાણના સોગંદ, હે નબી, એ વખતે તેમની ઉપર એક નશો છવાયેલો હતો જેમાં તેઓ પોતાની ઉપરથી કાબુ ગુમાવી રહ્યા હતા. છેવટે પો ફાટતા જ તેમને એક ભયંકર ધડાકાએ આવી ઝડપ્યા. અને અમે તે વસ્તીને ઉપર તળે કરી નાખી અને તેમની ઉપર પાકેલી માટીના પથ્થરોની વર્ષા વરસાવી દીધી. આ કિસ્સામાં મોટી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ સમજદાર છે. અને એ સ્થાન જ્યાં કિસ્સો બન્યો હતો જાહેર માર્ગ ઉપર મોજૂદ છે. આમાં બોધપાઠ છે એ લોકો માટે જેઓ ઈમાનવાળા છે. અને અઈકાવાળા જુલમી હતા, તો જોઈ લો કે અમે પણ તેમનાથી બદલો લીધો અને આ બંને કોમોના ઉજ્જળ વિસ્તારો ખુલ્લા માર્ગ ઉપર આવેલા છે. હિજરના લોકો પણ રસૂલોને ખોટા ઠેરવી ચૂક્યા છે. અમે પોતાની આયતો તેમની પાસે મોકલી, પોતાની નિશાનીઓ તેમને દેખાડી, પરંતુ તેઓ બધાની અવગણના કરતા રહ્યા. પર્વતો કોતરી કોતરીને ઘરો બનાવતા હતા અને પોતાની જગ્યાએ બિલકુલ નિર્ભય અને નિશ્ચિંત હતા. છેવટે એક ભયંકર ધડાકાએ તેમને સવાર થતા ઝડપી લીધા અને તેમની કમાણી તેમના કોઈ કામ ના આવી. અમે આકાશો અને ધરતીને અને તેમની સમગ્ર વસ્તુઓને સત્ય સિવાય અન્ય કોઈ આધારે સર્જ્યા નથી અને નિર્ણયની ઘડી બેશક આવવાની છે. પછી હે નબી, આ લોકોના બેહુદા વર્તન માટે તેમને સજ્જનતાપૂર્વક દરગુજર કરો. બેશક તમારો રબ સૌનો સર્જક છે અને બધું જ જાણે છે. અમે તમને 7 એવી આયતો આપી છે જે વારંવાર પુનરાવર્તનને લાયક છે અને તમને મહાન કુરાન એનાયત કર્યું છે. તમે એ દુનિયાની દોલત તરફ આંખ ઉઠાવીને પણ ન જુઓ જે અમે તેમના પૈકી જુદા જુદા પ્રકારના લોકોને આપેલી છે, અને ન તો તેમની સ્થિતિ જોઈને મનોમન દુઃખી થાઓ. તેમને છોડીને ઈમાન લાવનારાઓ તરફ મહેરબાની દાખવો. અને ન માનનારા લોકોને કહી દો, હું તો સ્પષ્ટપણે ચેતવણી આપનારો છું. આ એવી જ ચેતવણી છે જેવી અમે એ ભાગલા પાડનારાઓ તરફ મોકલી હતી જેમણે પોતાના કુરાનને ટુકડે ટુકડા કરી નાખ્યું છે. તો સોગંદ છે તારા રબના, અમે ચોક્કસ એ સૌને પૂછીશું કે તમે શું કરતા રહ્યા છો. પછી હે નબી, જે વસ્તુનો તમને હુકમ આપવામાં આવી રહ્યો છે તેને ઉઘાડે છોગ કહી દો અને મુશ્રિકોની સહેજ પણ પરવા ન કરો. الَّذِينَ يَجْعَلُونَ مَعَ اللَّهِ તમારી તરફથી અમે એ હાંસી ઉડાવનારા લોકોની ખબર લઈ નાખવા માટે પૂરતા છીએ જેઓ અલ્લાહની સાથે બીજાઓને પણ ખુદા ઠેરવે છે. ટૂંક સમયમાં જ તેમને ખબર પડી જશે. અમને ખબર છે કે જે વાતો આ લોકો તમારા માટે બનાવે છે તેનાથી તમારા દિલને ભારે દુઃખ પહોંચે છે. આનો ઇલાજ આ છે કે પોતાના રબની પ્રશંસા સાથે તેની પવિત્રતાનો જાપ કરો, તેની આગળ સિજદો કરો. અને એ અંતિમ ઘડી સુધી પોતાના રબની બંદગી કરતા રહો જેનું આવવું નિશ્ચિત છે. સૂરે નહલ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. આવી ગયો અલ્લાહનો ફેંસલો, હવે તેના માટે ઉતાવળ ન કરો. તે પવિત્ર અને પર છે એ શિર્કથી જે આ લોકો કરી રહ્યા છે. તે આ રૂહને પોતાના જે બંદા ઉપર ઈચ્છે છે પોતાના હુકમથી ફરિશ્તાઓ મારફત ઉતારી દે છે. આ આદેશ સાથે કે લોકોને ચેતવી દો, મારા સિવાય તમારો કોઈ ઉપાસ્ય નથી, તેથી તમે મારાથી જ ડરો. તેણે આકાશો અને ધરતીને સત્યપૂર્વક પેદા કર્યા છે. તે ઘણો જ ઉચ્ચ અને પર છે એ શિર્કથી જે આ લોકો કરે છે. તેણે મનુષ્યને નાના ટીપામાંથી પેદા કર્યો અને જોત જોતામાં તે સ્પષ્ટપણે ઝઘડાખોર બની ગયો. તેણે પશુઓ પેદા કર્યા જેમાં તમારા માટે પોશાક પણ છે અને ખોરાક પણ. અને જાત જાતના અન્ય ફાયદા પણ તેમાં તમારા માટે શોભા છે, જ્યારે સવારે તમે તેમને ચરવા માટે મોકલો છો અને જ્યારે સાંજે તેમને પાછા લાવો છો. وَتَحْمِلُ أَثْقَالَكُمْ إِلَى بَلَدٍ لَّمْ تَكُونُوا رَبَّكُمْ لَرَؤُوفٌ رَحِيمٌ તેઓ તમારા માટે બોજો ઉપાડી એવા એવા સ્થળો સુધી લઈ જાય છે જ્યાં તમે ભારે પરિશ્રમ વિના નથી પહોંચી શકતા. હકીકત એ છે કે તમારો રબ મોટો માયાળુ અને દયાળુ છે. તેણે ઘોડા અને ખચ્ચર અને ગધેડા પેદા કર્યા જેથી તમે તેમની ઉપર સવારી કરો અને તેઓ તમારા જીવનની રોનક બને. તે બીજી ઘણી વસ્તુઓ તમારા લાભ માટે પેદા કરે છે જેનું તમને જ્ઞાન પણ નથી. અને સીધો માર્ગ બતાવવો અલ્લાહનું જ કામ છે જ્યારે અવળા માર્ગો પણ મોજૂદ છે. જો એ ચાહત તો તમને સૌને માર્ગદર્શન આપી દેત. તે જ છે જેણે આકાશમાંથી તમારા માટે પાણી વરસાવ્યું જેનાથી તમે પોતે પણ તૃપ્ત થાઓ છો અને તમારા પશુઓ માટે પણ ઘાસચારો પેદા થાય છે. તે આ પાણી વડે ખેતી પેદા કરે છે અને જૈતૂન અને ખજૂર અને દ્રાક્ષ અને જાત જાતના બીજા ફળો પેદા કરે છે. આમાં એક મોટી નિશાની છે એ લોકો માટે જેઓ વિચાર કરે છે. તેણે તમારી ભલાઈ માટે રાત અને દિવસને અને સૂર્ય અને ચંદ્રને કામે લગાડેલા છે અને બધા તારાઓ પણ તેના જ હુકમથી કામે લાગેલા છે. આમાં ઘણી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ બુદ્ધિનો ઉપયોગ કરે છે. અને આ જે અનેક રંગબિરંગી વસ્તુઓ તેણે તમારા માટે ધરતીમાં પેદા કરી રાખી છે આમાં પણ ચોક્કસ નિશાની છે એ લોકો માટે જેઓ બોધ ગ્રહણ કરનારા છે. ઓહો તે જ છે જેણે તમારા માટે સમુદ્રને કામે લગાડેલો છે, જેથી તમે તેમાંથી તાજું માંસ લઈને ખાઓ અને તેમાંથી શોભાની વસ્તુઓ કાઢો જેને તમે પહેરો છો. તમે જુઓ છો કે વહાણ સમુદ્રની છાતી ચીરીને ચાલે છે. આ બધું એટલા માટે છે કે તમે પોતાના રબની કૃપા શોધો અને તેના આભારી બનો. તેણે ધરતીમાં પર્વતોના ખૂંટા ખોસી દીધા જેથી ધરતી તમને લઈને ગબડી ન પડે. તેણે નદીઓ વહેવડાવી અને કુદરતી રસ્તા બનાવ્યા જેથી તમે માર્ગ પામો. તેણે ધરતીમાં રસ્તો બતાવનારી નિશાનીઓ મૂકી દીધી અને તારાઓમાંથી પણ લોકો માર્ગ પામે છે. પછી શું તે જે પેદા કરે છે અને તેઓ જેઓ કંઈ પણ પેદા નથી કરતા બંને સમાન છે? શું તમે સમજતા નથી? જો તમે અલ્લાહની કૃપાઓ ગણવા ચાહો તો ગણી નથી શકતા. હકીકત આ છે કે તે ઘણો જ માફ કરનાર અને દયાળુ છે. જો કે તે તમારા જાહેરથી પણ વાકેફ છે અને છુપાતી પણ. અને એ બીજી હસ્તીઓ જેમને અલ્લાહને છોડીને લોકો પોકારે છે તે કોઈ પણ વસ્તુની સર્જક નથી, બલકે પોતે જ સર્જિત છે. મૃત છે નહીં કે જીવંત, અને તેમને જરા પણ ખબર નથી કે તેમને ક્યારે બીજી વાર જીવતા કરીને ઉઠાવવામાં આવશે. તમારો ખુદા બસ એક જ ખુદા છે, પરંતુ જે લોકો આખિરતને નથી માનતા તેમના દિલોમાં ઇનકાર વસી ગયેલો છે અને તેઓ અહંકારમાં પડી ગયા છે. અલ્લાહ બેશક તેમના સૌ કરતૂકો જાણે છે, છુપા પણ અને જાહેર પણ. તે એ લોકોને કદાપી પસંદ કરતો નથી જેઓ અહંકારી હોય. અને જ્યારે કોઈ તેમને પૂછે છે કે તમારા રબે આ કઈ વસ્તુ ઉતારી છે, તો કહે છે, અરે એ તો પ્રાચીન સમયની પુરાણી વાર્તાઓ છે. આ વાતો તેઓ એટલા માટે કરે છે કે કયામતના દિવસે તેઓ પોતાના બોજા પણ પૂરેપૂરા ઉપાડે અને સાથોસાથ થોડા એ લોકોના બોજા પણ ઉપાડે જેમને આ લોકો અજ્ઞાનતાના કારણે ભટકાવી રહ્યા છે. જુઓ કેવી ભારે જવાબદારી છે જે તેઓ પોતાના માથે લઈ રહ્યા છે. આ લોકોની અગાઉ પણ ઘણા લોકો સત્યને પરાજિત કરવા માટે આવી ચાલબાજીઓ કરી ચૂક્યા છે. તો જોઈ લો કે અલ્લાહે તેમની ચાલબાજીઓની ઇમારતને મૂળમાંથી ઉકાળી ફેંકી અને તેની છત ઉપરથી તેમના માથે આવી પડી અને એવી દિશામાંથી આપત્તિ આવી જે તરફથી તેના આવવાની તેમને કલ્પના સુદ્ધા ન હતી. પછી કયામતના દિવસે અલ્લાહ તેમને ફજેત કરશે અને તેમને કહેશે, બતાવો હવે ક્યાં છે મારા એ ભાગીદારો જેમના માટે તમે સત્યવાદીઓ સાથે ઝઘડા કર્યા કરતા હતા. જે લોકોને દુનિયામાં જ્ઞાન પ્રાપ્ત થયેલું હતું તેઓ કહેશે, આજે અપમાન અને કમનસીબી છે કાફિરો માટે. بَلَى إِنَّ اللَّهَ عَلِيمٌ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ. હા, એ જ કાફિરો માટે જેઓ પોતાની ઉપર જ જુલ્મ કરતા, જ્યારે ફરિશ્તાઓના હાથોમાં કેદ પકડાય છે તો વિદ્રોહ છોડીને તરત શરણે આવી જાય છે અને કહે છે, અમે તો કોઈ ગુનો કરી રહ્યા ન હતા. ફરિશ્તાઓ જવાબ આપે છે, નહોતા કેમ કરતા? અલ્લાહ તમારા કરતૂકોથી બરાબર વાકેફ છે. હવે જાઓ, જહન્નમના દરવાજાઓમાં ઘૂસી જાઓ, ત્યાં જ તમારે હંમેશા રહેવાનું છે. પછી હકીકત એ છે કે ઘણું જ ખરાબ ઠેકાણું છે અહંકારીઓ માટે. બીજી તરફ જ્યારે અલ્લાહથી ડરતા બંદાઓને પૂછવામાં આવે છે કે આ કઈ વસ્તુ તમારા રબ તરફથી ઉતરી છે, તો તેઓ જવાબ આપે છે, સર્વશ્રેષ્ઠ વસ્તુ ઉતરી છે. આવા સદાચારીઓ માટે આ દુનિયામાં પણ ભલાઈ છે અને આખિરતનું ઘર તો ચોક્કસ જ તેમના માટે વધુ સારું છે. ઘણું સારું ઘર છે સંયમી લોકો માટે. કાયમી રહેઠાણની જન્નતો જેમાં તેઓ દાખલ થશે. નીચે નદીઓ વહી રહી હશે અને બધું જ ત્યાં બિલકુલ તેમની ઈચ્છા અનુસાર હશે. આવું વળતર આપે છે અલ્લાહ સંયમી લોકોને. એ સંયમી લોકોને જેમના આત્માઓ શુદ્ધ હાલતમાં જ્યારે ફરિશ્તાઓ લઈ લે છે તો કહે છે, સલામતી થાઓ તમારી ઉપર, જાઓ જન્નતમાં પોતાના કર્મોના બદલામાં. હે નબી, હવે જો આ લોકો પ્રતીક્ષા કરી રહ્યા છે તો આ સિવાય હવે શું બાકી રહી ગયું છે કે ફરિશ્તાઓ જ આવી પહોંચે અથવા તારા રબનો હુકમ જ આવી જાય. આવી દુષ્ટતા આમની પહેલાના ઘણા લોકો કરી ચૂક્યા છે. પછી જે કંઈ તેમની સાથે થયું તે તેમની ઉપર અલ્લાહનો જુલ્મ ન હતો, બલકે તેમનો પોતાનો જુલ્મ હતો જે તેમણે ખુદ પોતાની ઉપર કર્યો. તેમના કરતૂકોના માઠા પરિણામ તેમને મળ્યા અને એ જ વસ્તુ તેમની ઉપર છવાઈ રહી જેની તેઓ હાંસી ઉડાવ્યા કરતા હતા. આ મુશ્રિકો કહે છે, જો અલ્લાહની ઈચ્છા હોત તો ન તો અમે ન અમારા બાપ દાદાએ તેના સિવાય કોઈ બીજાની ઈબાદત કરી હોત અને ન તો તેના હુકમ વિના કોઈ વસ્તુ હરામ ઠેરવી હોત. આવા જ બહાના તેમની પહેલાના લોકો પણ કાઢતા રહ્યા છે. તો શું રસૂલો ઉપર સ્પષ્ટપણે વાત પહોંચાડી દેવા સિવાય અન્ય પણ કોઈ જવાબદારી છે? رسولا أن اعبدوا الله واجتنبوا الطاغوت فمنهم من هدى الله ومنهم من حقت عليه فسيروا في الأرض فانظروا كيف كان عاقبة المكذبين. અમે દરેક ઉમ્મતમાં એક રસૂલ મોકલી દીધો અને તેની મારફત સૌને ચેતવી દીધા, અલ્લાહની બંદગી કરો અને તાગૂતની બંદગીથી બચો. અને ત્યારબાદ તેમનામાંથી કોઈને અલ્લાહે માર્ગદર્શન બક્ષ્યું અને કોઈની ઉપર માર્ગ ભ્રષ્ટતા છવાઈ ગઈ. પછી જરા ધરતી ઉપર હરીફરીને જોઈ લો કે જૂઠ ઠેરવનારાઓનો શું અંજામ આવ્યો છે. હે નબી, તમે ચાહે તેમના માર્ગદર્શન માટે કેટલાય આતુર હોવ, પરંતુ અલ્લાહ જેને ભટકાવી દે છે પછી તેને માર્ગદર્શન નથી આપતો અને આવા લોકોની મદદ કોઈ કરી શકતું નથી. بلى وعدا عليه حقا ولكن أكثر الناس لا يعلمون. આ લોકો અલ્લાહની મોટી મોટી સોગંદો ખાઈને કહે છે, અલ્લાહ કોઈ મરનારને ફરીથી જીવતો કરી ઉઠાવશે નહીં. ઉઠાવશે કેમ નહીં? આ તો એક વાયદો છે જેને પૂરો કરવાનો તેણે પોતાના માટે બંધનકારક બનાવી દીધો છે. પરંતુ મોટા ભાગના લોકો જાણતા નથી. અને આમ થવું એટલા માટે જરૂરી છે કે અલ્લાહ તેમની સામે આ હકીકત ખુલ્લી પાડી દે જેમાં આ લોકો મતભેદ ધરાવે છે, અને સત્યનો ઇનકાર કરનારાઓને ખબર પડી જાય કે તેઓ જુઠ્ઠા હતા. રહી તેની શક્યતા, તો અમને કોઈ વસ્તુ અસ્તિત્વમાં લાવવા માટે આનાથી વધુ કંઈ કરવું પડતું નથી કે તેને હુકમ આપીએ થઈ જા અને બસ તે થઈ જાય છે. જે લોકો જુલ્મ સહન કર્યા પછી અલ્લાહ માટે હિજરત કરી ગયા છે, તેમને અમે દુનિયામાં જ સારું ઠેકાણું આપીશું, અને આખિરતનો બદલો તો ઘણો મોટો છે. કદાચ જાણી લે એ જુલ્મ સહન કરનારાઓ જેમણે ધૈર્ય રાખ્યું છે અને જેઓ પોતાના રબના ભરોસે કામ કરી રહ્યા છે, કે કેવો સરસ અંજામ તેમની રાહ જોઈ રહ્યો છે. હે નબી, અમે તમારી પહેલા જ્યારે પણ રસૂલ મોકલ્યા છે ત્યારે મનુષ્યો જ મોકલ્યા છે, જેમની તરફ અમે અમારા સંદેશા વહી દ્વારા મોકલતા હતા. ઝિક્રવાળાઓને પૂછી લો જો તમે લોકો પોતે જાણતા નથી. અગાઉના રસૂલોને પણ અમે સ્પષ્ટ નિશાનીઓ અને ગ્રંથો આપીને મોકલ્યા હતા, અને હવે આ ઝિક્ર તમારી ઉપર ઉતાર્યું છે જેથી તમે લોકો સમક્ષ એ શિક્ષણની સમજૂતી અને સ્પષ્ટતા કરતા જાઓ જે તેમના માટે ઉતારવામાં આવ્યું છે, અને જેથી લોકો પોતે પણ વિચાર કરે. تقلبهم فما هم خوف فإن ربكم لرؤوف رحيم. પછી શું એ લોકો જેઓ પેગંબરના સંદેશના વિરોધમાં ખરાબમાં ખરાબ ચાલો ચાલી રહ્યા છે આ વાતથી બિલકુલ નિર્ભય થઈ ગયા છે કે અલ્લાહ તેમને જમીનમાં ખૂંપાવી દે અથવા એવા ખૂણેથી તેમની ઉપર યાતના લાવે જે તરફથી તેના આવવાની તેમને કલ્પના પણ ન હોય અથવા ઓચિંતા હરતા ફરતા તેમને ઝડપી લે અથવા એવી હાલતમાં તેમને પકડે જ્યારે તેમને પોતાને આવનારી મુસીબતનો ડર લાગેલો હોય અને તેઓ તેનાથી બચવાની ફિકરમાં સાવધાન થઈ ગયા હોય તે જે કંઈ પણ કરવા માગે આ લોકો તેને વિવશ કરવાની તાકાત ધરાવતા નથી હકીકત આ છે કે તમારો રબ ઘણો જ માયાળુ અને દયાળુ છે أَوَلَمْ يَرَوْا إِلَى مَا خَلَقَ اللَّهُ مِنْ شَيْءٍ يَتَفَيَّأُ ظِلَالُهُ عَنِ الْيَمِينِ وَالشَّمَائِلِ سُجَّدًا અને શું આ લોકો અલ્લાહની પેદા કરેલી કોઈ વસ્તુને પણ જોતા નથી કે તેનો પડછાયો કેવી રીતે અલ્લાહ સમક્ષ સિજદો કરતા જમણે ડાબે પડે છે સૌ આવી રીતે વિનમ્રતા દાખવી રહ્યા છે ધરતી અને આકાશોમાં જેટલા પણ પ્રાણીઓ છે અને બધા જ ફરિશ્તાઓ સૌ અલ્લાહની આગળ સિજદામાં છે તેઓ કદાપી ઘમંડ નથી કરતા પોતાના રબથી જે તેમની ઉપર છે ડરે છે અને જે કંઈ હુકમ આપવામાં આવે છે તે અનુસાર કામ કરે છે અલ્લાહનું ફરમાન છે બે ખુદા ન બનાવી લો ખુદા તો બસ એક જ છે આથી તમે મારાથી જ ડરો તેનું જ છે એ બધું જે આકાશોમાં છે અને જે કંઈ ધરતીમાં છે અને માત્ર તેનું જ દીન સમગ્ર સૃષ્ટિમાં અમલમાં છે પછી શું અલ્લાહને છોડીને તમે કોઈ બીજાથી ડરશો તમને જે નિયમત પણ પ્રાપ્ત છે અલ્લાહ તરફથી છે પછી જ્યારે કોઈ સંકટ તમારી ઉપર આવે છે તો તમે લોકો જ પોતાની ફરિયાદો લઈને તેની તરફ દોડો છો શ્રીકુ પરંતુ જ્યારે અલ્લાહ એ સમય ટાળી દે છે તો અચાનક તમારામાંથી એક જૂથ પોતાના રબની સાથે બીજાઓને આ કૃપાનો આભાર વ્યક્ત કરવામાં સામેલ કરવા લાગે છે, જેથી અલ્લાહના ઉપકાર પ્રત્યે અપકાર કરે. સારું, મજા કરી લો, ટૂંક સમયમાં તમને ખબર પડી જશે. આ લોકો જેમની હકીકતથી વાકેફ નથી તેમના હિસ્સા અમારી આપેલી રોજીમાંથી ઠરાવે છે. અલ્લાહના સોગંદ, ચોક્કસ તમને પૂછવામાં આવશે કે આ જુટાણા તમે કેવી રીતે ઘડી કાઢ્યા હતા. આ લોકો અલ્લાહ માટે પુત્રીઓ ઠેરવે છે, સુભાન અલ્લાહ, અને તેમના માટે તે જે તેઓ પોતે ઈચ્છે. જ્યારે તેમનામાંથી કોઈને પુત્રીના જન્મની ખુશખબર આપવામાં આવે છે તો તેના ચહેરા ઉપર કાલિમા છવાઈ જાય છે અને મનોમન દુઃખી થઈને રહી જાય છે. લોકોથી છુપાતો ફરે છે કે આ અશુભ સમાચાર પછી કોઈને શું મોઢું દેખાડે. વિચારે છે કે પુત્રીને અપમાનપૂર્વક રાખી લે કે માટીમાં દાટી દે. જુઓ કેવા ખરાબ નિર્ણયો છે જે આ લોકો અલ્લાહ વિશે કરે છે. ખરાબ ગુણોના આરોપણને લાયક તો એ લોકો છે જેઓ આખિરતમાં વિશ્વાસ ધરાવતા નથી. અલ્લાહ માટે તો સૌથી ઉચ્ચ ગુણો છે, તે જ તો સૌની ઉપર વર્ચસ્વધારી અને ડાપણમાં સંપૂર્ણ છે. જો અલ્લાહ લોકોને તેમના અતિરેક માટે તરત જ પકડી લેતો હોત તો ધરતીના પટ ઉપર કોઈ પ્રાણી છોડ્યો ન હોત, પરંતુ તે સૌને એક નિશ્ચિત સમય સુધી મહેતલ આપે છે. પછી જ્યારે એ સમય આવી જાય છે તો તેનાથી એક ક્ષણ માત્ર પણ મોડું વહેલું થઈ શકતું નથી. આજે આ લોકો તે વસ્તુઓ અલ્લાહ માટે ઠેરવી રહ્યા છે જે ખુદ પોતાના માટે તેમને પસંદ નથી, અને ઝૂઠ બોલે છે તેમની જીભો કે તેમના માટે બધું સારું જ સારું છે. તેમના માટે તો એક જ વસ્તુ છે અને તે છે દોજકની આગ. જરૂર આ લોકો સૌથી પહેલાં તેમાં પહોંચાડવામાં આવશે. અલ્લાહના સોગંદ, હે નબી, તમારી અગાઉ પણ અનેક કોમોમાં અમે રસૂલો મોકલી ચૂક્યા છીએ, અને અગાઉ પણ આ જ થતું રહ્યું છે કે શૈતાને તેમના બુરા કરતૂકો તેમને ખુશનુમા બનાવીને દેખાડી દીધા, અને રસૂલોની વાત તેમણે ન માની. તે જ શૈતાન આજે આ લોકોનો પણ વાલી બનેલો છે, અને આ લોકો પીડાકારી સજાને પાત્ર બની રહ્યા છે. અમે આ ગ્રંથ તમારી ઉપર એટલા માટે ઉતાર્યો છે કે તમે એ મતભેદોની હકીકત તેમની સામે સ્પષ્ટ કરી દો જેમાં તેઓ પડેલા છે. આ ગ્રંથ માર્ગદર્શન અને કૃપા બનીને ઉતર્યો છે એ લોકો માટે જેઓ આને માની લે. તમે દરેક વર્ષા ઋતુમાં જુઓ છો કે અલ્લાહે આકાશમાંથી પાણી વરસાવ્યું, અને એકાએક મૃત પડેલી જમીનમાં તેના વડે પ્રાણ પૂરી દીધા. બેશક આમાં એક નિશાની છે સાંભળનારાઓ માટે. અને તમારા માટે પશુઓમાં પણ એક ભૂતપાટ રહેલો છે. તેમના પેટમાંથી ગોબર અને લોહીની વચ્ચેથી એક વસ્તુ તમને પીવડાવીએ છીએ, અર્થાત શુદ્ધ દૂધ, જે પીનારાઓ માટે અત્યંત સ્વાદિષ્ટ છે. આવી જ રીતે ખજૂરના વૃક્ષો અને દ્રાક્ષના વેલાઓમાંથી પણ એક વસ્તુ તમને પીવડાવીએ છીએ, જેને તમે કેફી પણ બનાવી લો છો અને શુદ્ધ ખોરાક પણ. બેશક આમાં એક નિશાની છે બુદ્ધિજનો માટે. અને જુઓ, તમારા રબે મધમાખી ઉપર આ વાત વહી કરી દીધી કે પર્વતોમાં અને વૃક્ષોમાં અને ટટ્ટીઓમાં ચઢાવેલા વેલાઓમાં પોતાના મધપુળા બનાવો. અને દરેક પ્રકારના ફૂલોનો રસ ચૂસ અને પોતાના રબે સરળ બનાવેલ માર્ગો ઉપર ચાલ્યા કર. આ માખીની અંદરથી એક રંગબેરંગી શરબત નીકળે છે, જેમાં ઈલાજ છે લોકો માટે. બેશક આમાં પણ એક નિશાની છે એ લોકો માટે જેઓ વિચાર કરે છે. ومنكم من يرد إلى أرذل العمر لكي لا يعلم بعد علم شيئا إن અને જુઓ, અલ્લાહે તમને પેદા કર્યા, પછી તે તમને મોત આપે છે, અને તમારામાંથી કોઈને સૌથી ખરાબ ઉંમરે પહોંચાડી દેવામાં આવે છે, જેથી બધું જ જાણ્યા પછી પણ ન જાણે. હકીકત આ છે કે અલ્લાહ જ જ્ઞાનમાં પણ સંપૂર્ણ છે અને શક્તિમાં પણ. અને જુઓ, અલ્લાહે તમારા પૈકી કેટલાકને કેટલાક ઉપર રોજીમાં શ્રેષ્ઠતા આપી છે, પછી જે લોકોને આ શ્રેષ્ઠતા આપવામાં આવી છે તેઓ પોતાની રોજી પોતાના ગુલામોને આપી દેતા નથી, જેથી બંને આ રોજીમાં બરાબરીના હિસ્સેદાર બની જાય. તો શું અલ્લાહનો જ ઉપકાર માનવા માટે આ લોકો ઇનકાર કરે છે? અને એ અલ્લાહ છે જેણે તમારા માટે તમારી જાતિમાંથી જ પત્નીઓ બનાવી, અને તેણે જ આ પત્નીઓથી તમને પુત્ર પૌત્ર આપ્યા અને સારી સારી વસ્તુઓ તમને ખાવા માટે આપી. પછી શું આ લોકો આ બધું જોવા અને જાણવા છતાં પણ અસત્યને માને છે અને અલ્લાહના ઉપકારનો ઇનકાર કરે છે? السماوات والأرض شيئا ولا يستطيعون. અને અલ્લાહને છોડીને તેમને પૂજે છે જેમના હાથમાં ન તો આકાશોમાંથી તેમને રોજી આપવાનું છે, ન તો ધરતીમાંથી, અને ન તો આ કાર્ય તેઓ કરી જ શકે છે. અલ્લાહ જાણે છે, તમે નથી જાણતા, તો અલ્લાહ માટે દ્રષ્ટાંતો ન ઘડો. અલ્લાહ એક દ્રષ્ટાંત આપે છે. એક તો છે ગુલામ જે બીજાની માલિકી હેઠળ છે અને પોતે કોઈ અધિકાર ધરાવતો નથી. બીજી વ્યક્તિ એવી છે જેને અમે પોતાના તરફથી ઉમદા રોજી આપી છે અને તે તેમાંથી છુપી રીતે અને જાહેરમાં ખૂબ ખર્ચ કરે છે. બતાવો તો શું આ બંને સરખા છે? અલ્હમ્દુલિલ્લાહ, પરંતુ મોટા ભાગે લોકો આ સીધી સાદી વાત જાણતા નથી. لا يؤديه لا يأتي અલ્લાહ એક બીજું દ્રષ્ટાંત આપે છે. બે માણસો છે, એક મૂંગો બહેરો છે, કોઈ કામ નથી કરી શકતો, પોતાના માલિક માટે બોજારૂપ છે. જ્યાં પણ તેને મોકલે તેનાથી કોઈ સારું કામ બની ન શકે. બીજો માણસ એવો છે જે ન્યાયની આજ્ઞા આપે છે અને પોતે સીધા માર્ગ ઉપર કાયમ છે. બતાવો, શું આ બંને સરખા છે? અને આકાશો અને ધરતીની છુપી હકીકતોનું જ્ઞાન તો અલ્લાહને જ છે. અને કયામત ઊભી થવાનો મામલો કોઈ સમય નહીં લે, પરંતુ એટલો જ કે આંખના પલકારામાં, બલકે આનાથી પણ કંઈક ઓછો. હકીકત આ છે કે અલ્લાહ બધું જ કરી શકે છે. અલ્લાહે તમને તમારી માતાઓના પેટમાંથી કાઢ્યા એવી હાલતમાં કે તમે કંઈ જાણતા ન હતા. તેણે તમને કાન આપ્યા, આંખો આપી અને વિચારનારા હૃદય આપ્યા જેથી તમે આભારી બનો. શું આ લોકોએ ક્યારેય પક્ષીઓને નથી જોયા કે આકાશમાં હવામાં કેવી રીતે આજ્ઞાધીન બનાવવામાં આવ્યા છે? અલ્લાહ સિવાય કોણે તેમને ટેકવી રાખ્યા છે? આમાં ઘણી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ ઈમાન લાવે છે. وَجَعَلَ لَكُم مِّن جُلُودِ الْأَنْعَامِ بُيُوتًا تَسْتَخِفُّونَهَا يَوْمَ ظَعْنِكُمْ وَيَوْمَ إِقَامَتِكُمْ ومن أصوافها وأوبارها وأشعارها أثاثا ومتاعا إلى حين. અલ્લાહે તમારા ઘરોને તમારા માટે આરામના સ્થાન બનાવ્યા. તેણે પશુઓના ચામડામાંથી તમારા માટે એવા મકાન નિર્માણ કર્યા જેમને તમે મુસાફરી અને રોકાણ બંને પરિસ્થિતિઓમાં હળવા જુઓ છો. તેણે પશુઓની રૂંવાટી અને ઊન અને વાળમાંથી તમારા માટે પહેરવાની અને વપરાશની ઘણી વસ્તુઓ પેદા કરી દીધી જે જીવનની નિશ્ચિત મુદ્દત સુધી તમારા કામ આવે છે. وَجَعَلَ لَكُم مِّنَ الْجِبَالِ أَكْنَانًا وَجَعَلَ لَكُم سَرَابِيلَ تَقِيكُمُ الْحَرَّ وَسَرَابِيلَ تَقِيكُم بَأْسَكُمْ كذلك يتم نعمته عليكم لعلكم تسلمون. તેણે પોતાની પેદા કરેલી અનેક વસ્તુઓ વડે તમારા માટે છાંયડાની વ્યવસ્થા કરી, પર્વતોમાં તમારા માટે રહેઠાણો બનાવ્યા અને તમને એવા પોશાક આપ્યા જે તમને ગરમીથી બચાવે છે અને બીજા કેટલાક પોશાક જે પરસ્પરના યુદ્ધમાં તમારું રક્ષણ કરે છે. આવી રીતે તે તમારી ઉપર પોતાની નિયમતો પરિપૂર્ણ કરે છે જેથી કદાચ તમે આજ્ઞાંકિત બનો. હવે જો આ લોકો મોઢું ફેરવે છે તો હે નબી, તમારી ઉપર સ્પષ્ટતાપૂર્વક સંદેશ પહોંચાડી દેવા સિવાય બીજી કોઈ જવાબદારી નથી. આ લોકો અલ્લાહના ઉપકારને ઓળખે છે પછી તેનો ઇનકાર કરે છે અને તેમનામાંથી ઘણા ખરા લોકો એવા છે જેઓ સત્યને માનવા માટે તૈયાર નથી. આમને કઈ ભાન પણ છે કે તે દિવસે શું થશે જ્યારે અમે દરેક ઉમ્મતમાંથી એક સાક્ષી ઊભો કરીશું, પછી કાફીરોને ન તો દલીલો રજૂ કરવાની તક આપવામાં આવશે ન તો તેમની પાસેથી તોબા અને માફીની માંગણી કરવામાં આવશે. જુલમીઓ જ્યારે એક વખતે સજા જોઈ લેશે તો ત્યારબાદ ન તો તેમની સજામાં કોઈ ઘટાડો કરવામાં આવશે ન તો તેમને એક ક્ષણભરની મહેતલ આપવામાં આવશે. أشركوا شركاءهم قالوا ربنا هؤلاء شركاؤنا الذين كنا ندعو من دونك قالوا ربنا هؤلاء شركاؤنا الذين كنا ندعو من دونك فألقوا إليك الْقَوْلَ إِنَّكُمْ لَكَاذِبُونَ. અને જ્યારે એ લોકો જેમણે દુનિયામાં શિર્ક કર્યું હતું પોતાના ઠેરવેલા ભાગીદારોને જોશે તો કહેશે, હે પરવરદિગાર, આ છે અમારા એ ઠેરવેલા ભાગીદારો જેમને અમે તને છોડીને પોકારતા હતા. આ સાંભળી તેમના એ ઉપાસ્યો તેમને ચોખ્ખો જવાબ આપશે, તમે જુઠ્ઠા છો. તે વખતે આ સૌ અલ્લાહની આગળ ઝૂકી પડશે અને તેમની એ જુઠ્ઠી વાતો જે તેઓ ઉપજાવી કાઢતા હતા તે તેમને છોડી જશે જે તેઓ દુનિયામાં કરતા રહ્યા હતા. જે લોકોએ પોતે કુફરનો માર્ગ અપનાવ્યો અને બીજાઓને અલ્લાહના માર્ગથી રોક્યા તેમને અમે સજા ઉપર સજા આપીશું એ બગાડના બદલામાં જે તેઓ દુનિયામાં પેદા કરતા રહ્યા. وَنَزَّلْنَا عَلَيْكَ الْكِتَابَ تِبْيَانًا لِكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً وَبُشْرَى لِلْمُسْلِمِينَ. હે નબી, આમને એ દિવસથી ચેતવી દો જ્યારે અમે દરેક ઉમ્મતમાંથી ખુદ એમનામાંથી જ એક સાક્ષી ઊભો કરીશું જે તેની સામે સાક્ષી આપશે અને આ લોકો સામે સાક્ષી આપવા અમે તમને લાવીશું અને એ જ સાક્ષીની તૈયારી છે કે અમે આ ગ્રંથ તમારી ઉપર ઉતારી દીધો છે જે દરેક વસ્તુની સ્પષ્ટપણે સમજૂતી આપનારો છે અને માર્ગદર્શન અને કૃપા અને ખુશખબરી છે એ લોકો માટે જેમણે આજ્ઞા પાલનમાં માથું ઝુકાવી દીધું છે. અલ્લાહ ન્યાય અને ભલા વ્યવહાર અને સગાઓ સાથે સદવર્તાવ કરવાનો હુકમ આપે છે અને નિર્લજ્જતા અને દુરાચાર અને અત્યાચારની મનાઈ કરે છે. તે તમને શિખામણ આપે છે જેથી તમે બોધ ગ્રહણ કરો. અલ્લાહના કરારને પૂરો કરો જ્યારે તમે તેની સાથે કોઈ કરાર કર્યો હોય અને પોતાના સોગંદ પાકા કર્યા પછી તોડી ન નાખો જ્યારે તમે અલ્લાહને પોતાના માટે સાક્ષી બનાવી ચૂક્યા છો અલ્લાહ તમારા બધા જ કાર્યોથી વાકેફ છે. تتخذون أيمانكم دخلا بينكم أن تكون أمة هي أربى من أمة إنما يبلوكم الله به وليبينن لكم يوم القيامة ما كنتم فيه تختلفون. તમારી હાલત એ સ્ત્રી જેવી ન થઈ જાય જેણે પોતાની મહેનતથી સૂતર કાંતિયું અને પછી જાતે જ તેને ટુકડે ટુકડા કરી નાખ્યું. તમે પોતાની સોગંદોને એકબીજાના મામલાઓમાં ચાલબાજીનું સાધન બનાવો છો જેથી એક કોમ બીજી કોમથી વધારે લાભો મેળવે. જો કે અલ્લાહ આ કોલ કરાર દ્વારા તમને અજમાયશમાં નાખે છે અને ચોક્કસ તે કયામતના દિવસે તમારા બધા જ મતભેદોની હકીકત તમને જણાવી દેશે. જો અલ્લાહની મરજી આ હોત કે તમારામાં કોઈ મતભેદ ન હોય તો તે તમને સૌને એક જ ઉમ્મત બનાવી દેત, પરંતુ તે જેને ચાહે છે ભટકાવી દે છે અને જેને ચાહે છે સીધો માર્ગ દેખાડી દે છે અને તમારા કર્મો માટે તમને જરૂર પૂછવામાં આવશે. فتزل قدم بعد ثبوتها وتذوق السوء بما صددتم عن سبيل الله وتذوق السوء અને હે મુસલમાનો, તમે પોતાની સોગંદોને એકબીજાને છેતરવાનું સાધન ન બનાવી લેજો. ક્યાંક આવું ન થાય કે કોઈ પગ મજબૂતી મેળવ્યા પછી ઉખડી જાય અને તમે આ ગુનાના બદલામાં કે તમે લોકોને અલ્લાહના માર્ગથી રોક્યા બુરુ અંજામ જુઓ અને સજા ભોગો. અલ્લાહના કરારને નજીવા લાભના બદલે વેચી ન નાખો. જે કંઈ અલ્લાહ પાસે છે તે તમારા માટે વધુ બહેતર છે જો તમે જાણો. وَلَنَجْزِيَنَّ صبروا أجرهم بأحسن ما كانوا يعملون જે કંઈ તમારી પાસે છે તે ખર્ચાઈ જવાનું છે અને જે કંઈ અલ્લાહ પાસે છે તે જ બાકી રહેનાર છે અને અમે ધૈર્ય રાખનારા લોકોને જરૂર તેમના વળતર તેમના સર્વશ્રેષ્ઠ કર્મો અનુસાર આપીશું. જે વ્યક્તિ પણ સત્કાર્ય કરશે, ચાહે તે પુરુષ હોય કે સ્ત્રી, શરત એ કે તે મોમિન હોય, તેને અમે દુનિયામાં સ્વચ્છ જીવન જીવાડીશું અને આખિરતમાં આવા લોકોને તેમના વળતર તેમના સર્વશ્રેષ્ઠ કર્મો મુજબ આપીશું. પછી જ્યારે તમે કુરાન પડવા લાગો તો ધિક્કારેલા શૈતાનથી અલ્લાહની પનાહ માગી લો. તેને એ લોકો ઉપર વર્ચસ્વ પ્રાપ્ત થતું નથી જેઓ ઈમાન લાવે અને પોતાના રબ ઉપર ભરોસો કરે છે. તેનું જોર તો એ જ લોકો ઉપર ચાલે છે જેઓ તેને પોતાનો વાલી બનાવે છે અને તેના બહેકાવામાં આવી જઈ શિર્ક કરે છે. જ્યારે અમે એક આયતના સ્થાને બીજી આયત ઉતારીએ છીએ અને અલ્લાહ વધુ સારી રીતે જાણે છે કે તે શું ઉતારે, તો આ લોકો કહે છે કે તમે આ કુરાન પોતે ઘડી કાઢો છો. મૂળ વાત એ છે કે આમાંથી ઘણા ખરા લોકો હકીકતથી ના વાકેફ છે. અમને કહો કે આને તો રૂહુલ કુદુસે સાચો સાચ મારા રબ તરફથી ક્રમે ક્રમે ઉતાર્યો છે, જેથી ઈમાન લાવનારા લોકોના ઈમાન પાકા કરે અને આજ્ઞાંકિતોને જિંદગીના મામલાઓમાં સીધો માર્ગ દેખાડે અને તેમને સફળતા અને સદભાગ્યની ખુશખબર આપે. جميل وهذا અમને ખબર છે કે આ લોકો તમારા વિશે કહે છે કે આ માણસને એક વ્યક્તિ ભણાવે છે, જો કે તેમનો નિર્દેશ જે વ્યક્તિ તરફ છે તેની ભાષા અજમી એટલે કે વિદેશી છે, અને આ સ્પષ્ટ અરબી ભાષા છે. હકીકત આ છે કે જે આ અલ્લાહની આયતોને માનતા નથી, અલ્લાહ તેમને ક્યારે સીધો માર્ગ દેખાડતો નથી, અને આવા લોકો માટે પીડાકારી સજા છે. જુઠ્ઠી વાતો નબી નથી ઘડતો, બલકે જુઠ્ઠાણું એ લોકો ઘડી રહ્યા છે જેઓ અલ્લાહની આયતોને નથી માનતા, તેઓ જ હકીકતમાં જુઠ્ઠા છે. ولكن من شرح بالكفر صدرا فعليهم غضب من الله ولهم عذاب عظيم. જે વ્યક્તિ ઈમાન લાવ્યા પછી કુફ્ર કરે, તેને જો ફરજ પાડવામાં આવી હોય અને તેનું દિલ ઈમાન ઉપર સંતુષ્ટ હોય ત્યારે તો ઠીક, પરંતુ જેણે રાજી ખુશીથી કુફર કબૂલ કરી લીધું તેની ઉપર અલ્લાહનો પ્રકોપ છે, અને આવા સર્વ લોકો માટે અલ્લાહની મોટી સજા છે. આ એટલા માટે કે તેમણે આખિરતના મુકાબલે દુનિયાનું જીવન પસંદ કરી લીધું, અને અલ્લાહનો નિયમ છે કે તે એ લોકોને મુક્તિનો માર્ગ નથી દેખાડતો જેઓ તેની નેમતનો ઇનકાર કરે. આ એ લોકો છે જેમના હૃદયો, કાનો અને આંખો ઉપર અલ્લાહે મહોર મારી દીધી છે. આ લોકો ગફલતમાં પડી ગયા છે. અનિવાર્ય છે કે આખિરતમાં આ જ લોકો નુકસાનમાં રહે. ગફૂર રહીમ. આનાથી ઉલટું જે લોકોની હાલત એ છે કે જ્યારે ઈમાન લાવવાના કારણે તેઓ સતાવવામાં આવ્યા તો તેમણે ઘરબાર છોડી દીધા, હિજરત કરી અલ્લાહના માર્ગમાં, મુશ્કેલીઓ વેઠી અને ધૈર્ય રાખ્યું, તેમના માટે બેશક તારો રબ દરગુજર કરનાર અને દયાળુ છે. આ સૌનો ફેંસલો એ દિવસે થશે જ્યારે દરેક મનુષ્ય પોતાના જ બચાવની ચિંતામાં વ્યસ્ત થશે અને દરેકને તેના કર્મોનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને કોઈની ઉપર રજભાર પણ જુલ્મ થવા નહીં પામે. અલ્લાહ એક વસ્તીનો દ્રષ્ટાંત આપે છે. તે શાંતિ અને સંતોષનું જીવન વિતાવી રહી હતી અને બધી બાજુએથી તેને પુષ્કળ રોજી પહોંચી રહી હતી કે તેણે અલ્લાહની નેમતોનો ઇનકાર શરૂ કરી દીધો. ત્યારે અલ્લાહે તેના રહેવાસીઓને તેમના કરતૂકોની આ મજા ચખાડી કે ભૂખ અને ભયની મુસીબતો તેમની ઉપર છવાઈ ગઈ. તેમની પાસે તેમની પોતાની કોમમાંથી એક રસૂલ આવ્યો, પરંતુ તેમણે તેને ખોટો ઠેરવ્યો. છેવટે આ આપત્તિએ તેમને ઝડપી લીધા જ્યારે તેઓ જુલમી થઈ ગયા હતા. પછી હે લોકો, અલ્લાહે જે કંઈ હલાલ અને શુદ્ધ રોજી તમને બક્ષી છે તેને ખાઓ અને અલ્લાહના ઉપકારનો આભાર માનો, જો તમે હકીકતમાં તેની જ બંદગી કરનારા છો. અલ્લાહે જે કંઈ તમારા માટે હરામ ઠેરવ્યું છે તે છે મુર્દાલ અને લોહી અને ડુક્કરનું માંસ અને એ પશુ જેની ઉપર અલ્લાહ સિવાય કોઈ બીજાનું નામ લેવામાં આવ્યું હોય. અલબત્ત ભૂખથી મજબૂર અને વ્યગ્ર થઈને જો કોઈ આ વસ્તુઓ ખાઈ લે સિવાય કે તે અલ્લાહના કાનૂનનો ભંગ કરવાનો ઈરાદો ધરાવતો હોય અથવા જરૂરતની હદથી વધી જાય તો બેશક અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે. أنتكم الكذب هذا إن الذين يفترون على الله الكذب لا يفلحون. અને આ જે તમે પોતાના મુખેથી જુઠ્ઠી આજ્ઞા આપો છો કે આ હલાલ છે અને તે હરામ, તો આવી જાતની જુઠ્ઠી વાતોનું અલ્લાહ ઉપર આરોપણ ન કરો. જે લોકો અલ્લાહના નામે જૂઠ બોલે છે તેઓ કદાપી સફળતા પામતા નથી. દુનિયાનો ફાયદો થોડા દિવસનો છે, છેવટમાં તેમના માટે પીડાકારી સજા છે. وما ظلمناهم ولكن كانوا أنفسهم يظلمون. એ વસ્તુઓ અમે ખાસ કરીને યહૂદીઓ માટે હરામ ઠેરવી હતી, જેનો ઉલ્લેખ આ અગાઉ અમે તમારી સમક્ષ કરી ગયા છીએ. અને આ તેમની ઉપર અમારો જુલમ ન હતો, બલકે તેમનો પોતાનો જુલમ હતો જે તેઓ પોતાની ઉપર કરી રહ્યા હતા. અલબત્ત જે લોકોએ અજ્ઞાનતાના કારણે ખરાબ કાર્ય કર્યું અને પછી તોબા કરી પોતાનું વર્તન સુધારી લીધું, તો બેશક તોબા અને સુધારણા પછી તારો રબ તેમના માટે દરગુજર કરનાર અને દયાળુ છે. હકીકત આ છે કે ઇબ્રાહીમ પોતે જ એક સંપૂર્ણ ઉમ્મત હતો, અલ્લાહનો ચુસ્ત, આજ્ઞાંકિત અને એકાગ્ર. તે ક્યારેય મુશ્રિક ન હતો. અલ્લાહની નિયમતોનો આભાર વ્યક્ત કરનાર હતો. અલ્લાહે તેને પસંદ કરી લીધો અને સીધો માર્ગ દેખાડ્યો. દુનિયામાં તેને ભલાઈ આપી અને આખિરતમાં તે બેશક સદાચારીઓમાંથી હશે. પછી અમે તમારી તરફ આ વહી મોકલી કે એકાગ્ર થઈને ઇબ્રાહીમના માર્ગ એટલે કે દીન ઉપર ચાલો, અને તે મુશ્રિકોમાંથી ન હતો. ઇન્નમા જુઇલસ كتبت على الذين اختلفوا فيه وإن ربك ليحكم بينهم يوم القيامة فيما كانوا فيه يختلفون. رهيو سبت એટલે કે શનિવાર તો તે અમે એ લોકો ઉપર નાખ્યો હતો જેમણે તેના હુકમમાં મતભેદ કર્યો અને બેશક તારો રબ કયામતના દિવસે એ સર્વ વાતોનો નિર્ણય કરી દેશે જેમાં તેઓ મતભેદ કરતા રહ્યા છે. إن ربك هو أعلم بمن ضل عن سبيله وهو أعلم بالمهتدين. هي نبي પોતાના રબના માર્ગ તરફ બોલાવો ડહાપણ પૂર્વક અને ઉત્તમ શિખામણ સાથે અને લોકો સાથે ચર્ચા કરો એવી રીતે જે શ્રેષ્ઠ હોય. તમારો રબ જ વધુ સારી રીતે જાણે છે કે કોણ તેના માર્ગથી ભટકી ગયો છે અને કોણ સીધા માર્ગ ઉપર છે. ولئن صبرتم لهو خير للصابرين. અને જો તમે બદલો લો તો બસ એટલા જ પ્રમાણમાં લો જેટલા પ્રમાણમાં તમારી ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હોય. પરંતુ જો તમે ધૈર્ય રાખો તો બેશક આ ધૈર્ય રાખનારા લોકોના જ હિતમાં વધુ સારું છે. હે નબી, ધૈર્યપૂર્વક કામ કરે જાઓ અને તમારું આ ધૈર્ય અલ્લાહની જ મદદથી છે. એ લોકોની પ્રવૃત્તિઓથી દુઃખી ન થાઓ અને ન તો તેમની ચાલબાજીઓથી તમારું દિલ દુભાય. અલ્લાહ એ લોકોની સાથે છે જેઓ સંયમ રાખે છે અને જેઓ ઉત્તમ રીતે વર્તે છે.